श्री मार्कंडेय पुराण अध्याय 4 राजा हरिश्चंद्र नु चरित्र। पक्षी कहे छे, पहला निवाद छे, त्रेता युग में हरिश्चंद्र नामना एक राजर्षि हता। तेओ धर्मात्मा, पृथ्वीपालक, सुंदर कीर्तिवाला ने बधी रीते श्रेष्ठ हता। तेमना शासनकाल में कदी दुकाळ पड़ियो न हतो, कोई ने बीमारी न आवी, मनुष्यनु अकाळ मृत्यु न थई, અને પૂર્વવાસીઓની કદી અધર્મમાં રુચિ ન થઈ। તે સમયે લોકો ધન, પરાક્રમ અને તપોબળથી ઉન્મત્ત થતા ન હતા। કોઈ સ્ત્રી એવી ન હતી જે પૂર્ણ યૌવન અવસ્થાને પ્રાપ્ત કર્યા વિના જ સંતાનને જન્મ આપતી હોય। એક દિવસ રાજા હરિશ્ચંદ્ર જંગલમાં શિકાર કરવા ગયા હતા। ત્યાં શિકારની પાછળ દોડતા તેમણે સ્ત્રીઓનો ભયભીત અવાજ સાંભળ્યો। તે બોલી રહી હતી, અમને બચાવો, બચાવો। રાજાએ શિકારનો પીછો છોડીને તે સ્ત્રીઓને ઉદ્દેશીને કહ્યું, ડરશો નહીં, ડરશો નહીં। કયો એવો દુષ્ટ બુદ્ધિનો પુરુષ છે જે મારા શાસનકાળમાં પણ આવો અન્યાય કરે છે? આમ કહીને તેઓ સ્ત્રીઓનો રડવાનો અવાજ આવી રહ્યો હતો તે તરફ ચાલવા લાગ્યા। દરમિયાન પ્રત્યેક કાર્યના આરંભમાં બાધા એટલે વિઘ્ન ઉપસ્થિત કરનાર રુદ્રકુમાર વિઘ્નરાજ આ પ્રમાણે વિચારવા લાગ્યા। મહર્ષિ વિશ્વામિત્ર બહુ પરાક્રમી છે અને અનુપમ તપસ્યાનો આશ્રય લઈને ઉત્તમ વ્રતનું પાલન કરતા રહીને તે ભવાદી વિદ્યાઓની સાધના કરે છે જે પહેલાં તેમને સિદ્ધ થઈ શકી નથી। આ મહર્ષિ ક્ષમા, મૌન તથા આત્મસંયમપૂર્વક જે વિદ્યાઓની સાધના કરે છે તે તેમના ભયથી પીડિત થઈને વિલાપ કરી રહ્યા છે। એમના ઉદ્ધારનું કાર્ય મારે કઈ રીતે કરવું જોઈએ? આ પ્રમાણે વિચાર કરીને વિઘ્નરાજ રુદ્રકુમારે રાજાના શરીરમાં પ્રવેશ કર્યો। તેમના આવેશથી યુક્ત રાજાએ ક્રોધપૂર્વક આ વાતો કહી, આ કયો પાપાચારી મનુષ્ય છે જે કપડાની પોટલીમાં અગ્નિને બાંધી રહ્યો છે? બળ અને પ્રચંડ તેજથી ઉદીપ્ત મુજરાજની ઉપસ્થિતિમાં આજે એવો કયો પાપી છે જે મારા ધનુષ્યથી છૂટીને સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરનારા બાણોથી સર્વાંગમાં છિન્ન ભિન્ન થઈને કદી ન તૂટનારી શાશ્વત નિંદ્રામાં પ્રવેશ કરવા ચાહે છે? રાજાની આ વાત સાંભળીને તપસ્વી વિશ્વામિત્ર ક્રોધિત થઈ ગયા। તેમના મનમાં ક્રોધનો ઉદય થતાં જ તે બધી વિદ્યાઓ જે સ્ત્રીઓના રૂપમાં પડી રહી હતી, જે સ્ત્રીઓના રૂપમાં રડી રહી હતી, ક્ષણભરમાં અંતર્ધ્યાન થઈ ગઈ। ત્યાર પછી રાજાએ તે તપસ્યાના ભંડાર મહર્ષિ વિશ્વામિત્ર તરફ દૃષ્ટિપાત કર્યો તો તેઓ બહુ ભયભીત થયા અને એકદમ પીપળાના પાનની જેમ થરથર કાપવા લાગ્યા। એટલામાં જ વિશ્વામિત્ર બોલી ઉઠ્યા, ઓ દુરાત્મા, ઊભો તો રહે। ત્યારે રાજાએ વિનયપૂર્વક મુનિના ચરણોમાં પ્રણામ કર્યાને કહ્યું, ભગવાન, આ મારો ધર્મ હતો, પ્રભો આપ મારો અપરાધ ન માનો। મુને પોતાના ધર્મની રક્ષા કરી રહેલા મુજ રાજા પર ક્રોધ ન કરવો જોઈએ। ધર્મજ્ઞ રાજા માટે ઉચિત છે કે તે ધર્મશાસ્ત્ર અનુસાર દાન આપે, રક્ષા કરે ના અને ધનુષ્ય ઉપાડીને યુદ્ધ કરે। વિશ્વામિત્ર બોલ્યા, રાજન, જો તમને અધર્મનો ભય છે તો તરત કહો, દાન કોને આપવું જોઈએ, કોની રક્ષા કરવી જોઈએ અને કોની સાથે યુદ્ધ કરવું જોઈએ? હરિશ્ચંદ્રએ કહ્યું, શ્રેષ્ઠ બ્રાહ્મણો અને જેમની જીવિકા નષ્ટ થઈ ગઈ હોય એવા અન્ય મનુષ્યને પણ દાન આપવું જોઈએ, ભયભીત પ્રાણીઓની પણ રક્ષા કરવી જોઈએ અને શત્રુઓ સાથે યુદ્ધ કરવું જોઈએ। વૈશ્વામિત્ર બોલ્યા, જો તમે રાજા છો અને રાજધર્મને સારી રીતે જાણતા હો તો હું દાનની ઈચ્છા રાખનાર બ્રાહ્મણ છું, મને ઈચ્છાનુસાર દક્ષિણા આપો। પક્ષીઓ કહે છે, મહર્ષિની વાત સાંભળીને રાજાએ પોતાનો નવો જન્મ થયો હોય એવું માન્યું અને પ્રસન્ન થઈને કહ્યું। હરિશ્ચંદ્ર બોલ્યા, ભગવાન, આપને હું શું આપું? આપ નિશંક થઈને કહો, જો કોઈ દુર્લભમાં દુર્લભ વસ્તુ હશે તો તે પણ આપેલી જ સમજો। વિશ્વામિત્ર કહ્યું, વીરવર, તમે સમુદ્ર, પર્વત, ગામ અને નગરો સહિત આ સંપૂર્ણ પૃથ્વી મને આપી દો, રથ, ઘોડા, હાથી, કોઠાર અને ખજાના સહિત સંપૂર્ણ રાજ્ય પણ મને આપી દો, એ સિવાય પણ તમારી પાસે જે કંઈ હોય તે મને આપી દો, માત્ર પોતાની સ્ત્રી, પુત્ર અને શરીરને પોતાની પાસે રાખો, સાથે સાથે પોતાના ધર્મને પણ તમે જ રાખો, કેમ કે તે સદા કર્તાની સાથે જ રહે છે, પરલોકમાં પણ તે સાથે જ જાય છે। મુનિનું આ વચન સાંભળીને રાજાએ પ્રસન્ન ચિત્તે તથાસ્તુ કહ્યું, હાથ જોડીને તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે સમયે તેમના મુખ પર શોક કે ચિંતાનું કોઈ ચિહ્ન ન હતું. વિશ્વામિત્ર બોલ્યા, રાજર્ષે, જો તમે પોતાનું રાજ્ય, પૃથ્વી, સેના, ધન બધું મને સમર્પિત કરી દીધું તો આ તપસ્વીના રાજ્યમાં રહેવાથી કોનું પ્રભુત્વ રહ્યું? હરિશ્ચંદ્રએ કહ્યું, બ્રહ્મન, મેં જે સમયે આ પૃથ્વી આપી દીધી છે તે જ સમયે આપ મારા પણ સ્વામી થઈ ગયા, પછી આપના પૃથ્વીના રાજા થવાની વાત જ શી છે? વિશ્વામિત્ર બોલ્યા, રાજન, જો તમે મને આ સંપૂર્ણ પૃથ્વી દાન આપી દીધી તો જ્યાં જ્યાં મારું પ્રભુત્વ હોય ત્યાંથી તમારે ચાલ્યા જવું જોઈએ. શરીર પરના બધા આભૂષણો અહીં મૂકીને વલકલ પહેરી લો અને પોતાની પત્ની તથા પુત્રની સાથે ચાલ્યા જાઓ. બહુ સારું, કહીને રાજા હરિશ્ચંદ્રે પોતાની પત્ની સૈબ્યા અને પુત્ર રોહિતાશ્વને સાથે લઈને ત્યાંથી જવા લાગ્યા. ત્યાં ઉપર જ્યારે રાજાએ પૂછ્યું તેનો એક શ્લોક છે કે એનું શું કારણ છે, તેનો શ્લોક આ પ્રમાણે છે, દાતવ્યમ વિપ્રમુખ્ય ભ્યો યે ચાન્યે કૃષવૃતય રક્ષયા ભીતા સદા યુદ્ધમ કર્તવ્ય પરિપંથી ભીહી. 7મો અધ્યાયનો 20મો શ્લોક. તે સમયે વિશ્વામિત્ર તેમનો માર્ગ રોકીને કહ્યું, મને રાજસૂય યજ્ઞની દક્ષિણા આપ્યા વિના જ તમે ક્યાં જઈ રહ્યા છો? હરિશ્ચંદ્ર બોલ્યા, ભગવાન, આ અકંટક રાજ્ય તો મેં તમને આપી દીધું, હવે તો મારી પાસે આ 3 શરીર જ બાકી રહ્યા છે. વિશ્વામિત્ર કહ્યું, છતાં તમારે મને યજ્ઞની દક્ષિણા તો આપવી જ જોઈએ. ખાસ કરીને બ્રાહ્મણોને કંઈક આપવાની પ્રતિજ્ઞા કરીને જો ન આપે તો તે પ્રતિજ્ઞા ભંગનો દોષ તે વ્યક્તિનો નાશ કરી નાખે છે. રાજન, રાજસૂય યજ્ઞમાં બ્રાહ્મણોને જેટલાથી સંતોષ થાય તે યજ્ઞની તેટલી જ દક્ષિણા આપવી જોઈએ. તમે જ પહેલાં પ્રતિજ્ઞા કરી છે કે આપવાનું વચન બોલ્યા પછી અવશ્ય આપવું જોઈએ તથા આર્તજનોની રક્ષા કરવી જોઈએ. હરિશ્ચંદ્ર બોલ્યા, ભગવાન, અત્યારે મારી પાસે કંઈ પણ નથી, સમય અનુસાર આપને અવશ્ય આપીશ. વિશ્વામિત્ર કહ્યું, રાજન, એના માટે મારે કેટલા સમયની પ્રતીક્ષા કરવી પડશે તરત કહો. હરિશ્ચંદ્ર બોલ્યા, બ્રહ્મર્ષ, હું 1 મહિનામાં આપની દક્ષિણા માટે ધન આપીશ. અત્યારે મારી પાસે ધન નથી, તેથી મને જવાની આજ્ઞા આપો. વિશ્વામિત્ર કહ્યું, નૃપશ્રેષ્ઠ, જાઓ જાઓ, પોતાના ધર્મનું પાલન કરો, તમારો માર્ગ કલ્યાણમય થાઓ. પક્ષી કહે છે, વિશ્વામિત્ર જ્યારે જાઓ કહીને જવાની આજ્ઞા આપી ત્યારે રાજા હરિશ્ચંદ્ર નગરમાંથી ચાલ્યા. તેમની પાછળ તેમની પ્રિય પત્ની સૈબ્યા પણ ચાલી, જે પેદલ ચાલવાને યોગ્ય કદાપિ ન હતી. રાણી અને રાજકુમાર સહિત રાજા હરિશ્ચંદ્ર નગરમાંથી નીકળતા જોઈને તેમના અનુયાયી સેવકો અને પૂર્વવાસી મનુષ્ય વિલાપ કરવા લાગ્યા. હા નાથ, અમ પીડિતોનો આપ ત્યાગ કેમ કરી રહ્યા છો? રાજન, આપ ધર્મમાં તત્પર રહેનારા તથા પૂર્વવાસીઓ પર કૃપા રાખનારા છો. રાજર્ષે, જો આપ ધર્મ સમજો તો અમને પણ પોતાની સાથે લઈ જાઓ. મહારાજ, 2 ઘડી તો ઊભા રહો, અમારા નેત્રરૂપી ભ્રમર આપના મુખારવિંદની રૂપસુધાનું પાન કરી લે, પછી અમને આપના દર્શનનું સૌભાગ્ય ક્યારે પ્રાપ્ત થશે? હાય, જે મહારાજના આગળ આગળ ચાલવાથી તેમની પાછળ કેટલા રાજા ચાલતા હતા, આજે તેમની પાછળ તેમની 1 રાણી બાળક પુત્રને ખોળામાં લઈને ચાલી રહી છે. યાત્રાના સમયે જેમના સેવક પણ હાથીઓ પર બેસીને આગળ જતા હતા તે જ મહારાજ હરિશ્ચંદ્ર આજે પેદલ જઈ રહ્યા છે. હારા સુંદર ભ્રુકુટી, સુંવાળી ત્વચા તથા ઊંચી નાસિકાથી સુશોભિત આપનું કોમળ રૂપ રસ્તાની ધૂળથી ખરડાયેલું અને દુઃખયુક્ત થઈને ન જાણે કેવી દશાને પ્રાપ્ત થશે. નૃપશ્રેષ્ઠ, ઊભા રહો, અહીં જ પોતાના ધર્મનું પાલન કરો. ક્રૂરતાનો પરિત્યાગ સૌથી મોટો ધર્મ છે, ખાસ કરીને ક્ષત્રિયો માટે તો આ જ બધાથી ઉત્તમ છે. નાથ, હવે અમારી સ્ત્રી પુત્ર ધન ધાન્ય સાથે શી લેવા દેવા છે? આ છોડીને અમે બધા આપની સાથે છાયાની જેમ રહેશું. હા નાથ, હા મહારાજ, હા સ્વામીને, આપ અમને કેમ ત્યાગી રહ્યા છો? જ્યાં આપ રહેશો ત્યાં અમે પણ રહેશું. જ્યાં આપ છો ત્યાં સુખ છે, જ્યાં આપ છો ત્યાં નગર છે, અને જ્યાં અમારા મહારાજ આપ છો ત્યાં જ અમારા માટે સ્વર્ગ છે. પૂર્વવાસીઓને આ વાતો સાંભળીને રાજા હરિશ્ચંદ્ર શોકમગ્ન થઈ તેમના ઉપર દયા કરવા માટે માર્ગમાં તે સમયે રોકાઈ ગયા. વિશ્વામિત્રે જોયું રાજાનું ચિત્ત પૂર્વાસીઓની વાતથી વ્યાકુળ થઈ ગયું છે. ત્યારે તેઓ તેમની પાસે આવી પહોંચ્યા અને રોષ તથા અમર્ષથી આંખો કાઢીને બોલ્યા, અરે તું તો મહાન દુરાચારી, જુઠ્ઠો અને કપટપૂર્ણ વાતો કરનારો છે. ધિક્કાર છે તને જે મને રાજ્ય આપીને તે પાછું લઈ લેવા ચાહે છે. વિશ્વામિત્રનું આ કઠોર વચન સાંભળીને રાજા ધ્રુજી ઉઠ્યા અને જાઉં છું કહીને પોતાની પત્નીનો હાથ પકડીને ખેંચતા રહીને શીઘ્રતાપૂર્વક ચાલ્યા. રાજા પોતાની પત્નીને ખેંચી રહ્યા હતા. તે કોમળ અબળા ચાલવાના પરિશ્રમથી થાકીને વ્યાકુળ થઈ રહી હતી. છતાં વિશ્વામિત્રે ઓચિંતા તેમની પીઠ પર પ્રહાર કર્યો. મહારાણીને આ પ્રમાણે માર ખાતા જોઈ મહારાજ હરિશ્ચંદ્ર દુઃખથી વ્યથિત થઈને માત્ર એટલું જ કહી શક્યા, ભગવાન જાઉં છું. તેમના મુખથી બીજી કોઈ વાત નીકળી ન શકી. તે સમયે પરમ દયાળુ પાંચ વિશ્વદેવે પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા, ઓહ, આ વિશ્વામિત્ર તો મહાન પાપી છે, ન જાણે ક્યાં લોકમાં જશે. એણે યજ્ઞ કરનારાઓમાં શ્રેષ્ઠ મહારાજને પોતાના રાજ્યથી નીચે ઉતારી દીધો છે. વિશ્વદેવોની આ વાત સાંભળીને વિશ્વામિત્રને બહુ ગુસ્સો આવ્યો. તેમણે તે બધાને શ્રાપ આપતા કહ્યું, તમે બધા મનુષ્ય થઈ જાઓ. પછી તેમની વિનંતીથી પ્રસન્ન થઈને તે મહામુનિએ કહ્યું, મનુષ્ય હોવા છતાં તમારે કોઈ સંતાન નહીં હોય, તમે લગ્ન પણ નહીં કરો, તમારા મનમાં કોઈ પ્રત્યે ઈર્ષા કે દ્વેષ થશે નહીં, તમે ફરી કામક્રોધથી મુક્ત થઈને દેવત્વને પ્રાપ્ત કરી લેશો. ત્યાર પછી તે વિશ્વદેવ પોતાના અંશથી કુરુવંશીઓના ઘરમાં ઉતર્યા. તે જ દ્રૌપદીના ગર્ભથી ઉત્પન્ન પાંચ પાંડવ કુમાર હતા. મહામુનિ વિશ્વામિત્રના શ્રાપથી તેમના લગ્ન ન થયા. જેમી, આ પ્રમાણે અમે પાંડવ કુમારોની કથા સાથે સંબંધ ધરાવતી વાતો તમને બતાવી દીધી, હવે બીજું શું સાંભળવા ચાહો છો? જેમિની બોલ્યા, આપ લોકોએ મારા પ્રશ્નોના ઉત્તરમાં બધી વાતો કહી, હવે મને હરિશ્ચંદ્રની શેષ કથા સાંભળવાની બહુ ઈચ્છા થઈ રહી છે. અહો, તે મહાત્માએ બહુ ભારે કષ્ટ ઉઠાવ્યું. શ્રેષ્ઠ પક્ષીઓ, શું તેમને આવા દુઃખને અનુરૂપ કોઈ સુખ પણ કદી પ્રાપ્ત થયું? પક્ષીઓએ કહ્યું. વિશ્વામિત્રની વાત સાંભળીને રાજા દુઃખી થઈને ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. તેમની પાછળ નાનકડા પુત્રને ખોળામાં લઈને રાણી સેબ્યા ચાલી રહ્યા હતા. દિવ્ય વારાણસીપુરી પહોંચીને રાજાએ વિચાર કર્યો કે આ કાશી મનુષ્યની ભોગ્ય ભૂમિ નથી, આ નગરી પર માત્ર શૂલપાણી ભગવાન શંકરનો અધિકાર છે, તેથી આ મારા રાજ્યથી બહાર છે. એવો નિશ્ચય કરીને દુઃખથી વ્યથિત થઈને તેમણે પોતાની અનુકૂળ પત્નીની સાથે પેદલ ચાલતા જ કાશીમાં પ્રવેશ કર્યો. પુરીમાં પ્રવેશ કરતા જ તેમને મહર્ષિ વિશ્વામિત્ર સામે ઉભેલા દેખાયા. તેમને ઉપસ્થિત જોઈને રાજા હરિશ્ચંદ્રે હાથ જોડીને વિનિત ભાવે ઊભા રહી ગયા અને બોલ્યા, મુને, આ મારા પ્રાણ, આ પુત્ર અને આ પત્ની અહીં પ્રસ્તુત છે. એમનામાંથી કોઈની આપને જરૂર હોય તો તેને ઉત્તમ વર્ધ્યના રૂપમાં સ્વીકાર કરો, અથવા અમે લોકો આપની અન્ય કોઈ સેવા કરી શકીએ એમ લાગે તો તેના માટે પણ આજ્ઞા આપો. વિશ્વામિત્ર બોલ્યા, રાજર્ષે, આજે એક મહિનો પૂરો થઈ ગયો, જો તમને પોતાની વાતનું સ્મરણ હોય તો મને રાજસૂય યજ્ઞ માટે દક્ષિણા આપો. હરિશ્ચંદ્રે કહ્યું, તપોધન, હજુ આજે જ મહિનો પૂરો થઈ રહ્યો છે, તેમાં અડધો દિવસ બાકી છે, એટલા સમય સુધી હજી પ્રતીક્ષા કરો, હવે વધારે વિલંબ નહીં થાય. વિશ્વામિત્ર બોલ્યા, મહારાજ, એવું જ થયો, હું ફરી આવીશ, જો આજે મને દક્ષિણા નહીં આપો તો હું તમને શ્રાપ આપીશ. આમ કહીને વિશ્વામિત્ર ચાલ્યા ગયા. તે સમયે રાજાએ ચિંતામાં પડ્યા કે પહેલાં સ્વીકાર કરેલી દક્ષિણા હું આમને કઈ રીતે આપું? શું હું મારા પ્રાણ ત્યાગી દઉં? આવી અકિંચન દશામાં ક્યાં જાઓ? જો પ્રતિજ્ઞા કરેલી દક્ષિણા આપ્યા વિના જ મરી જાઓ તો બ્રાહ્મણના ધનનું અપહરણ કરવાના કારણે પાપાત્મા બનીશ અને મારે અધમથી અધમ કીટ યોનિમાં જન્મ લેવો પડશે, અથવા દક્ષિણા ચૂકવા માટે પોતાને વેચીને કોઈની દાસતા સ્વીકારી લઉં. બસ પોતાને વેચી દેવો એ જ યોગ્ય છે. રાજા હરિશ્ચંદ્ર અત્યંત વ્યાકુળ અને દીન થઈને મુખ નીચું કરીને જ્યારે આ પ્રમાણે ચિંતા કરી રહ્યા હતા, તે સમયે તેમની પત્નીએ અશ્રુભર્યા નેત્રોથી ગદગદ વાણીમાં કહ્યું, મહારાજ, ચિંતા ન કરો, પોતાના સત્યની રક્ષા કરો. જે મનુષ્ય સત્યથી વિચલિત થાય છે તે સ્મશાનની જેમ ત્યાગ કરવા યોગ્ય છે. નરશ્રેષ્ઠ, પુરુષને માટે પોતાના સત્યની રક્ષાથી વધીને બીજો કોઈ ધર્મ નથી. જેનું વચન નિરર્થક મિથ્યા થઈ જાય છે તેના અગ્નિહોત્ર, સ્વાધ્યાય તથા દાન વગેરે સંપૂર્ણ કર્મ નિષ્ફળ થઈ જાય છે. ધર્મશાસ્ત્રમાં બુદ્ધિમાન પુરુષોએ સત્યને સંસાર સાગરથી તરવા માટે સર્વોત્તમ સાધન કહ્યું છે. એ જ પ્રમાણે જેનું મન પોતાના વશમાં નથી એવા પુરુષોને પતનના ખાડામાં પાડી દેવા માટે અસત્યને જ મુખ્ય કારણ કહ્યું છે. જેનો શ્લોક આ પ્રમાણે છે. તેજ ચિંતામ મહારાજા સ્વસત્યમનુપાલય, શ્મશાન વર્જનિયો નરહ સત્ય બહિષ્કૃતઃ નાતઃ પરતરમ ધર્મમ વદંતિ પુરુષસ્ય તુ યાદૃશમ પુરુષવ્યાઘ્ર સ્વસત્ય પરિપાલનમ. કૃતિ નામના રાજાનું 7 અશ્વમેઘ અને 1 રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન કરીને પણ એક જ વાર અસત્ય બોલવાના કારણે સ્વર્ગમાંથી પતન થયું હતું. મહારાજ, મારાથી પુત્રનો જન્મ થઈ ચૂક્યો છે, આટલું બોલીને રાણી સિબ્યા વિલાપ કરીને રડવા લાગી. હરિશ્ચંદ્ર બોલ્યા, કલ્યાણી, આ બધો સંતાપ છોડો અને જે કહેવાની ઈચ્છા છે તે સ્પષ્ટ રીતે કહો. રાણીએ કહ્યું, મહારાજ, મારાથી પુત્રનો જન્મ થઈ ચૂક્યો છે. શ્રેષ્ઠ પુરુષ સ્ત્રી સંગ્રહનું ફળ પુત્ર જ કહે છે તે ફળ આપને મળી ચૂક્યું છે, તેથી મને વેચીને બ્રાહ્મણને દક્ષિણા આપી દો. રાણીનું આ વચન સાંભળીને રાજા હરિશ્ચંદ્ર મૂર્છિત થઈ ગયા. પછી હોશમાં આવ્યા પછી તેઓ અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યા. કલ્યાણી, આ મહાન દુઃખની વાત છે જે તમે મને આવું કહી રહી છો. આમ બોલીને નરશ્રેષ્ઠ હરિશ્ચંદ્ર પૃથ્વી પર પડી ગયા અને મૂર્છિત થઈ ગયા. મહારાજને પૃથ્વી પર પડેલા જોઈને રાણી અત્યંત દુઃખી થઈને બહુ કરુણા સાથે બોલી, હા મહારાજ, આ કોનું આપેલું અનિષ્ટ ફળ આપને પ્રાપ્ત થયું? આપ તો રંકુ નામના મૃગના રૂંવાથી બનેલા કોમળ અને મુલાયમ વસ્ત્ર પર શયન કરવા યોગ્ય છો, પરંતુ આજે ભૂમિ પર પડ્યા છો, જેમણે કરોડોથી પણ વધારે ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી છે, તે જ આ મારા પ્રાણનાથ મહારાજ આજે ધરતી ઉપર સૂઈ રહ્યા છે. હાય, કેટલા દુઃખની વાત છે. અરે ઓ દુર્દેવ, આ મહારાજે તારું શું બગાડ્યું હતું? જે ઇન્દ્ર અને ભગવાન વિષ્ણુ તુલ્ય હોવા છતાં પણ આહી મૂર્છિત દશામાં પડ્યા છે. આટલું કહીને સુંદરી સેબ્યા પતિના દુઃખોના અસહ્ય બોજથી સ્વયં પણ મૂર્છિત થઈને પડી ગઈ. તેમાં જે 7 અશ્વમેઘ વિઘ્નની ઉપરની જે વાત હતી ધર્મશાસ્ત્રનો, તેનો શ્લોક એક અહીં બીજો છે. અગ્નિહોત્રમ દધિતમ વા દાનાધ્યાશ્વાખિલાહા ક્રિયા ભજંતે તસ્ય વૈફલ્યમ યસ્ય વાક્યમ કારણમ સત્યમ ત્યતમુદિતમ ધર્મશાસ્ત્રેષુ ધીમતામ તારણાયાનૃતમ તદ્ધત પાતનાયાકૃતાત્મક નામ. અધ્યાય 8નો શ્લોક સંખ્યા 17-20. આગળ દરમિયાન મહાતપસ્વી વિશ્વામિત્રજી પણ અહીં આવી પહોંચ્યા. તેમણે રાજા હરિશ્ચંદ્રને મૂર્છિત અવસ્થામાં ભૂમિ પર પડેલા જોઈને તેમના પર પાણી છાંટ્યું અને આ પ્રમાણે કહ્યું, રાજેન્દ્ર, ઉઠો ઉઠો, જો તમારી દ્રષ્ટિ ધર્મ પર હોય તો મને પૂર્વોક્ત દક્ષિણ આપી દો. સત્યથી સૂર્ય તપી રહ્યો છે, સત્ય પર જ પૃથ્વી સ્થિર છે. સત્ય બોલવું એ સૌથી મોટો ધર્મ છે, સત્ય પર જ સ્વર્ગ પ્રતિષ્ઠિત છે. 1000 અશ્વમેઘ અને 1 સત્યને જો ત્રાજવા ઉપર તોલવામાં આવે તો 1000 અશ્વમેઘથી સત્ય બહુ જ ભારે સિદ્ધ થશે. સત્યેર નારકઃ પ્રત પતિ સત્યે તિષ્ઠતિ મેદની સત્યમ ચોક્તમ પરો ધર્મ સ્વર્ગ સત્યે પ્રતિષ્ઠિતઃ અશ્વમેઘ સહસ્ત્રમ ચ સત્યમ ચ તુલયા ધૃતમ અશ્વમેઘ સહસ્ત્રાદિ સત્યમેવ વિશિષ્યતે. અધ્યાય 18ના 41-42 શ્લોક સંખ્યા. રાજન, જો આજે તમે દક્ષિણા નહીં આપો તો સૂર્યાસ્ત થતાં હું તમને અવશ્ય શ્રાપ આપી દઈશ. આટલું કહીને વિશ્વામિત્ર ચાલ્યા ગયા. આ બાજુ રાજા હરિશ્ચંદ્ર ભયથી વ્યાકુળ થઈ ગયા. વિચારવા લાગ્યા, હાય, હું અધમ ભાગીને ક્યાં જાઉં? તેમની દશા ક્રૂર સ્વભાવવાળા ધનવાનથી પીડિત નિર્ધન પુરુષ જેવી થઈ રહી હતી. તે સમયે તેમની પત્નીએ ફરીથી કહ્યું, નાથ, મારી વાત માનીને તેવું જ કરો. અન્યથા આપને શાપાગ્નિથી દગ્ધ થઈને મરવું પડશે। જ્યારે પત્નીએ વારંવાર તેમને પ્રેરિત કર્યા ત્યારે રાજા બોલ્યા, કલ્યાણી હું બહુ નિર્દયી છું, લો હવે તમને વેચવા જાઉં છું। ક્રૂરથી ક્રૂર મનુષ્ય પણ જે કાર્ય કરી શકતા નથી તે આજે હું કરીશ। પત્નીને આમ કહીને રાજા વ્યાકુળ ચિત્તે નગરમાં ગયા અને આંસુભર્યા નેત્રોથી ગદગદ કંઠે બોલ્યા। રાજાએ કહ્યું, ઓ નાગરિકો, તમે મારી વાત સાંભળો। શું તમે મારો પરિચય પૂછી રહ્યા છો? લો સાંભળો, હું મનુષ્ય નથી, અત્યંત ક્રૂર પ્રાણી છું, કેમ કે પોતાની પ્રાણપ્રિય પત્નીને વેચવા માટે અહીં આવ્યો છું। જો તમારામાંથી કોઈને મારી આ પ્રાણોથી પણ પ્રિય પત્ની પાસે દાસીનું કામ લેવાની જરૂર હોય તો તે શીઘ્ર બોલે। આ સહ્ય દુઃખમાં પણ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી વાત કરી લે। ત્યાર પછી વૃદ્ધ બ્રાહ્મણ રાજાની સામે આવીને બોલ્યો, દાસીને મને આપી દો, હું આને ધન આપીને ખરીદું છું। મારી પાસે ધન બહુ છે અને મારી પ્રિય પત્ની અત્યંત કોમળ છે, તે ઘરનું કામકાજ કરી શકતી નથી, તેથી આ દાસી મને આપી દો। તમે પોતાની આ પત્નીની કાર્યદક્ષતા, અવસ્થા, રૂપ અને સ્વભાવને અનુરૂપ આ ધન લો અને આને મને આપી દો। બ્રાહ્મણ નામ કહેવાથી રાજા હરિશ્ચંદ્રનું હૃદય દુઃખથી વિદીર્ણ થઈ ગયું। તેઓ તેને કોઈ ઉત્તર આપી ન શક્યા। ત્યારે તે બ્રાહ્મણે તે રાજાના વલકલ વસ્ત્રોમાં તે ધનને સારી રીતે બાંધી દીધું અને તેમની પત્નીને ખેંચીને તે પોતાની સાથે લઈ ચાલ્યો। માતાને આવી દશામાં જોઈને બાળક રોહિતાશ્વ રડવા લાગ્યો અને હાથથી તેનું વસ્ત્ર પકડીને પોતાની તરફ ખેંચવા લાગ્યો। તે સમયે રાણીએ પુત્રને કહ્યું, બેટા, આવો જીવ ભરીને જોઈ લે, તમારી માતા હવે દાસી થઈ ગઈ છે, તમે રાજપુત્ર છો, મારો સ્પર્શ ન કરો, હવે હું તમારા માટે સ્પર્શ કરવા યોગ્ય નથી। પછી એકદમ પોતાની માતાને ખેંચીને લઈ જતા જોઈને બાળક રોહિતાશ્વ માં માં કહીને રડતો રડતો દોડ્યો। તે સમયે તેના નેત્રોથી આંસુ વહી રહ્યા હતા। જ્યારે બાળક પાસે આવ્યો ત્યારે તે બ્રાહ્મણે ક્રોધપૂર્વક તેને લાત મારી, તો પણ તેણે પોતાની માને છોડી નહીં, માત્ર માય માય કહીને રડવા લાગ્યો। ત્યારે રાણીએ બ્રાહ્મણને કહ્યું, સ્વામીને આપ મારા ઉપર કૃપા કરો, આ બાળકને પણ ખરીદી લો, જોકે આપે મને ખરીદી લીધી છે, છતાં આ બાળક વિના હું આપનું કાર્ય સારી રીતે કરી નહીં શકું, હું બહુ અભાગણી છું, આપ મારા પર દયા કરીને પ્રસન્ન થાઓ અને વાછરડાથી ગાયની જેમ ભેરવી દો। બ્રાહ્મણ બોલ્યો, રાજન, આ ધન લો અને આ બાળકને પણ મને આપી દો। આમ કહીને તેણે પૂર્વવત રાજાના ઉત્તરીય વસ્ત્રમાં તે ધન બાંધી દીધું અને બાળકને તેની માતા સાથે લઈને ચાલ્યો ગયો। આ પ્રમાણે પત્ની અને પુત્રને લઈ જતા જોઈને રાજા હરિશ્ચંદ્ર અત્યંત દુઃખથી વ્યાકુળ થઈ ગયા અને વિલાપ કરવા લાગ્યા। હાય, પહેલાં જેને વાયુ, સૂર્ય, ચંદ્રમા તથા બહારના લોકો કદી જોઈ શકતા ન હતા, તે જ મારી પત્ની આજે દાસી બની ગઈ, જેના હાથની આંગળીઓ અતિ કોમળ છે, જે તે સૂર્યવંશમાં ઉત્પન્ન મારું બાળક આજે વેચી દેવામાં આવ્યું। હા પ્રિય, હા પુત્ર, હા વત્સ, મુજ નીચના અન્યાયથી તમારે દેવાધીન દશાને પ્રાપ્ત થવું પડ્યું, છતાં મારું મૃત્યુ થતું નથી, મને ધિક્કાર છે। રાજા હરિશ્ચંદ્ર આ પ્રમાણે વિલાપ કરી રહ્યા હતા એટલામાં જ તે બ્રાહ્મણ તે બંનેને સાથે લઈને ઊંચા ઊંચા મકાનો અને વૃક્ષોની ઓળમાં અદૃશ્ય થઈ ગયો। તે બહુ ઉતાવળે ચાલી રહ્યો હતો। ત્યાર પછી વિશ્વામિત્રે ત્યાં જઈને રાજા પાસે ધન માગ્યું। હરિશ્ચંદ્રે તે ધન તેમને આપી દીધું। પત્ની અને પુત્રને વેચીને મળેલા તે ધનને ઓછું જોઈને કૌશિક મુનિએ શોકાતુર રાજાને ક્રોધિત થઈને કહ્યું, ક્ષત્રિય અધમ, શું તું આને યજ્ઞને અનુરૂપ દક્ષિણા માને છે? જો આવી વાત છે તો મારા મહાન બળને જોઈ લે, પોતાની સારી રીતે કરેલી તપસ્યાનું નિર્મળ બ્રાહ્મણત્વનું ઉગ્ર પ્રભાવનું તથા વિશુદ્ધ સ્વાધ્યાય બળ તને દેખાડું છું। હરિશ્ચંદ્રે કહ્યું, ભગવાન, થોડોક સમય વધારે પ્રતીક્ષા કરો, બીજી વધારે દક્ષિણા આપીશ, અત્યારે નથી, મારી પત્ની અને પુત્ર વેચાઈ ચૂક્યા છે। વિશ્વામિત્રે કહ્યું, રાજન, દિવસનો ચોથો ભાગ બાકી છે, એટલા સમય સુધી હું પ્રતીક્ષા કરીશ, બસ એના ઉત્તરમાં તમારે કંઈ કહેવાની જરૂર નથી। રાજા હરિશ્ચંદ્રે આ પ્રમાણે નિર્દયતાપૂર્ણ નિષ્ઠુર વચન કહીને અને તે ધનને લઈને ક્રોધ ભરેલા વિશ્વામિત્ર તરત ત્યાંથી ચાલ્યા ગયા। તેમના ગયા પછી રાજા ભય અને ક્રોધના સમુદ્રમાં ડૂબી ગયા। તેમણે બધી રીતે વિચાર કરીને પોતાનું કર્તવ્ય નિશ્ચિત કર્યું અને નીચું મુખ કરીને બોલ્યા, જે મનુષ્ય મને ધન દ્વારા ખરીદીને દાસનું કામ લેવા ઈચ્છતા હોય તે સૂર્યાસ્ત થાય તે પહેલાં શીઘ્ર બોલે તે જ સમયે ધર્મ સંયમ ચાંડાલના રૂપમાં ત્યાં આવ્યા. તે ચાંડાલના શરીરમાંથી દુર્ગંધ નીકળી રહી હતી. વિકૃત આકાર, દાઢી મૂછો વધી ગયેલી, શુષ્ક શરીર અને દાંત નીકળેલા હતા. નિર્દયતાની તો તે સાક્ષાત મૂર્તિ હતો. કાળો રંગ, લાંબુ પેટ, પીળી પીળી શુષ્ક આંખો અને કઠોર વાણી, આ જ તેની આકૃતિ હતી. તેણે કેટલાય પક્ષીઓને પકડી રાખ્યા હતા. મૂળદાઓ ઉપર ચડેલી માળાઓથી તે અલંકૃત હતો. તેના એક હાથમાં ખોપડી અને બીજા હાથમાં લાકડી હતી. તેનું મોઢું બહુ મોટું હતું. તે જોવામાં ભયાનક તથા વારંવાર બહુ બકવાટ કરનારો હતો. કૂતરાઓથી ઘેરાયેલો હોવાના કારણે તે બહુ જ ભયંકર લાગતો હતો. ચાંડાળ બોલ્યો, મારે તમારી જરૂર છે, તમે તરત પોતાની કિંમત જણાવો. થોડા કે અધિક જેટલા ધનથી તમે પ્રાપ્ત થઈ શકો તે કહો. ચાંડાળની દ્રષ્ટિમાંથી ક્રૂરતા ટપકી રહી હતી. તે બહુ જ નિષ્ઠુરતાપૂર્વક વાતો કરતો હતો. જોવામાં અત્યંત દુરાચારી પ્રતીત થતો હતો. આ રૂપમાં તેને જોઈને રાજાએ પૂછ્યું, તું કોણ છે? ચાંડાળે કહ્યું, હું ચાંડાળ છું. આ શ્રેષ્ઠ નગરમાં મને લોકો પ્રવીર નામે બોલાવે છે. હું વધ્ય મનુષ્યનો વધ કરનાર અને મૂળદાના વસ્ત્ર લેનાર તરીકે પ્રસિદ્ધ છું. હરિશ્ચંદ્ર બોલ્યા, હું ચાંડાળનો દાસ થવા ઈચ્છતો નથી. તે બહુ જ નિંદિત કર્મ છે. શાપાગ્નિથી બળી મરવું સારું, પરંતુ ચાંડાળને આધીન થવું સારું નથી. તેઓ આ પ્રમાણે કહી જ રહ્યા હતા કે મહાન તપસ્વી વિશ્વામિત્ર મુનિ આવી પહોંચ્યા. તેમણે ક્રોધ અને અદેખાઈપૂર્વક આંખો ફાડીને રાજાને કહ્યું, આ ચાંડાળ તમને ઘણું ધન આપવા તૈયાર છે. તે ગ્રહણ કરીને મને યજ્ઞની પૂરી દક્ષિણા આપતા નથી. જો તમે ચાંડાળના હાથમાં પોતાને વેચીને તેનાથી મળેલું ધન મને નહીં આપો તો હું તમને અવશ્ય શ્રાપ આપી દઈશ. હરિશ્ચંદ્રએ કહ્યું, બ્રહ્મર્ષિ, હું આપનો દાસ છું, દુઃખી છું, ભયભીત છું અને મુખ્યતઃ આપનો ભક્ત છું. આપ મારા પર કૃપા કરો. ચાંડાળનો સંપર્ક અતિ નિંદનીય છે. મુનિશ્રેષ્ઠ, બાકીના ધનના બદલામાં આપનું જ બધું કાર્ય કરનારો, આપને આધીન રહેનારો તથા આપની ઈચ્છા અનુસાર આપનો દાસ બનીને રહીશ. વિશ્વામિત્ર બોલ્યા, જો તમે મારા દાસ છો તો મેં 1 અબજ સોનામોરો લઈને તમને ચાંડાળને આપી દીધા. હવે તમે તેના દાસ થઈ ગયા. મુનિને આ પ્રમાણે કહ્યા પછી ચાંડાળ બહુ પ્રસન્ન થયો. તેણે વિશ્વામિત્રને ધન આપીને રાજાને બાંધી દીધા અને લાકડીથી મારતા મારતા અચેત જેવા કરતો રહીને તે પોતાના ઘર તરફ લઈ ચાલ્યો. તે સમયે રાજાની ઇન્દ્રિયો અત્યંત વ્યાકુળ થઈ રહી હતી. ત્યાર પછી રાજા હરિશ્ચંદ્ર ચાંડાળના ઘરમાં રહેવા લાગ્યા. તેઓ દરરોજ સવારે, બપોરે અને સાંજે નીચેની વાતો ગણગણાવતા હતા. હાય, મારી દિનમુખી પત્ની પોતાની આગળ દિન બાળક રોહિતાશ્વને જોઈને અત્યંત દુઃખમગ્ન થઈ જતી હશે. અને તે સમયે એવી આશાથી કે રાજા ધન કમાઈને અમને બંનેને છોડાવશે, વારંવાર મારું સ્મરણ કરતી હશે. તેને આ વાતની જાણ નહીં હોય કે હું બ્રાહ્મણને વધારે ધન આપીને અત્યંત પાપમય સંસર્ગમાં જીવન વ્યતીત કરી રહ્યો છું. રાજ્યનો નાશ, રુદ્રનો ત્યાગ, પત્ની અને પુત્રનો વિક્રય અને અંતમાં ચાંડાળની પ્રાપ્તિ, અહો, આ એક પછી એક દુઃખની કેવી પરંપરા ચાલી આવી છે. આ પ્રમાણે તેઓ ચાંડાળના ઘરમાં રહીને દરરોજ પોતાના પ્રિય પુત્ર તથા અનુકૂળ પત્નીનું સ્મરણ કર્યા કરતા હતા. પોતાનું સર્વસ્વ છીનવાઈ જવાના કારણે રાજા બહુ વ્યાકુળ રહેતા હતા. થોડા સમય પછી રાજા હરિશ્ચંદ્ર ચાંડાળના વશમાં હોવાના કારણે સ્મશાન ઘાટ પર મૂળદાઓના કપડાં એટલે કફન સંગ્રહ કરવાના કામમાં નિયુક્ત થયા. ચાંડાળે તેમને આજ્ઞા આપી હતી કે તમે મૂળદા આવવાની પ્રતીક્ષામાં રાત દિવસ અહીં રહો. આવો આદેશ પ્રાપ્ત કરીને રાજા કાશીપુરીની દક્ષિણ સ્મશાન ભૂમિમાં બનેલા શિવ મંદિરમાં ગયા. તે સ્મશાનમાં બહુ ભયંકર અવાજ થતો હતો. ત્યાં સેંકડો શિયાળવા રહેતા હતા. ચારે બાજુ મૂળદાની ખોપડીઓ વિખેરાયેલી પડી હતી. સંપૂર્ણ સ્મશાન દુર્ગંધથી વ્યાપ્ત અને અત્યંત ધુમાડાથી આચ્છાદિત હતું. તેમાં પિશાચ, ભૂત, વેતાળ, ડાકિનીઓ અને યક્ષો રહેતા હતા. ગીધોથી તે સ્થાન ભરાયેલું રહેતું હતું. કૂતરાઓના ટોળે ટોળા તેની આજુબાજુ દોડતા હતા. જ્યાં ત્યાં હાડકાઓના ઢગલા જોવા મળતા હતા. ચારે બાજુથી ભયંકર દુર્ગંધ આવી રહી હતી. અનેક મૃત્યુ પામેલી વ્યક્તિઓના બંધુ બાંધવોનો કરુણ આક્રંદથી સ્મશાન ભૂમિ અત્યંત ભયાનક અને અશાંત હતી. હા પુત્ર, હા મિત્ર, હા બંધુ, હા ભ્રાતા, હા વત્સ, હા પ્રિયતમ, હા પતિદેવ, હાય બહેન, હા માતા, હા મામા, હા પિતામ, હા માતામ, હા પિતાજી, હા પુત્ર, હા બાંધવ, તમે ક્યાં ચાલ્યા ગયા? પાછા આવો. આ પ્રકારના વિલાપ કરનારાઓનો કરુણાપૂર્ણ ધ્વનિ ત્યાં મોટે મોટેથી સંભળાતો હતો. આવી ભૂમિમાં નિવાસ કરવાને કારણે રાજા ન રાત્રે સૂઈ શકતા હતા ન દિવસે. વારંવાર હાહાકાર કરતા રહેતા હતા. આ પ્રમાણે તેમના 12 મહિના 100 વર્ષ જેવા પસાર થયા. અંતમાં રાજાએ દુઃખી થઈને દેવતાઓના શરણે ગયાને કહ્યું, મહાન ધર્મને નમસ્કાર છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ જગતની સૃષ્ટિ કરનારા વિધાતા પરાત્પર બ્રહ્મન શુદ્ધ પુરાણ પુરુષ અને વિધાતા શુદ્ધ પુરાણ પુરુષ અને અવિનાશી છે તે ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. ઇન્દ્રને પણ નમસ્કાર છે. દેવગુરુ બૃહસ્પતિ તમને નમસ્કાર છે. આમ કહીને રાજા પુનઃ ચાંડાળના કાર્યમાં લાગી ગયા. ત્યારબાદ મહારાજ હરિશ્ચંદ્રની પત્ની શેબ્યા સર્પદંશથી મૃત્યુ પામેલા પોતાના બાળકને ખોળામાં લઈને વિલાપ કરતી સ્મશાન ભૂમિમાં આવી. તે વારંવાર એ જ કહેતી હતી, હા વત્સ, હા પુત્ર, હા શિશો. તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું હતું. તેજ ઝાંખું પડી ગયું હતું. મન બેચેન હતું. મસ્તકના વાળમાં ધૂળ જામી ગઈ હતી. શેબ્યાનો વિલાપનો અવાજ સાંભળીને રાજા હરિશ્ચંદ્ર તરત તેની પાસે ગયા. તેમને આશા હતી કે ત્યાં પણ મર્દાના શરીરનું કફન મળશે. તેઓ જોરજોરથી રડી રહેલી પોતાની પત્નીને ઓળખી ન શક્યા. વધારે સમય સુધી પ્રવાસમાં રહેવાના કારણે તે બહુ સંતપ્ત હતી. એવી લાગતી હતી જાણે તેનો બીજો જન્મ થયો હોય. શેબ્યાએ પણ પહેલાં તેમના મસ્તકને સુંદર કેશથી સુશોભિત જોયું હતું. આજે તેમના મસ્તક પર જટા હતી. તેઓ સુકાયેલા વૃક્ષ જેવા લાગતા હતા, તેથી તે પણ પોતાના પતિને ઓળખી ન શકી. રાજાએ કાળા કપડામાં લપેટેલા બાળકને, જેને સર્પદંશ થયો હતો તથા જેના અંગોમાં રાજોચિત ચિહ્ન દેખાતા હતા, જોઈને તેમને બહુ ચિંતા થઈ. તેઓ વિચારવા લાગ્યા, અહો, મહાન દુઃખની વાત છે. આ બાળક કોઈ રાજાના કુળમાં ઉત્પન્ન થયો હતો, પરંતુ દુરાત્મા કાળે આને કોઈ બીજી જ દિશામાં પહોંચાડી દીધો. પોતાની માતાના ખોળામાં પડેલા આ બાળકને જોઈને મને કમળ જેવા નેત્રોવાળા રોહિતાશ્વ યાદ આવી રહ્યો છે. જો તેને ભયંકર કાળે પોતાનો ગ્રાસ એટલે કોળિયો ન બનાવી દીધો હોય તો તે મારો લાડકો આટલી જ ઉંમરનો થયો હશે. એટલામાં રાણીએ વિલાપ કરતાં કહ્યું, હા વત્સ, ક્યાં પાપના કારણે આ અત્યંત ભયંકર દુઃખ આવી પડ્યું છે, જેનો કદી અંત આવતો નથી. હા પ્રાણનાથ, આપ ક્યાં છો? ઓ વિધાતા, તે રાજ્યનો નાશ કર્યો, શ્રુદોથી જુદા કર્યા અને સ્ત્રી તથા પુત્રને પણ વેચાવી દીધા. અરે, તે રાજર્ષિ હરિશ્ચંદ્રની કઈ દુર્દશા નથી કરી? રાણીનું આ વચન સાંભળીને પોતાના માર્ગથી ભ્રષ્ટ થયેલા રાજા હરિશ્ચંદ્રે પોતાની પ્રાણપ્રિય પત્ની તથા મૃત્યુના મુખમાં પડેલા પુત્રને ઓળખી લીધા. ઓહ, કેટલા દુઃખની વાત છે. આ શેબ્યા આવી અવસ્થામાં અને આ તે જ મારો પુત્ર છે. આમ કહીને તેઓ દુઃખ સંતપ્ત થઈને રડતા રડતા મૂર્છિત થઈ ગયા. આ અવસ્થામાં પહોંચેલા રાજાને ઓળખીને રાણીને પણ બહુ દુઃખ થયું. તે પણ મૂર્છિત થઈને ધરતી પર પડી ગઈ. તેનું શરીર નિશ્રેષ્ઠ થઈ ગયું. થોડીવાર પછી હોશમાં આવીને મહારાજ અને મહારાણી બંને સાથે સાથે શોકના અતિરેકથી સંતપ્ત થઈને વિલાપ કરવા લાગ્યા. રાજાએ કહ્યું, હા વત્સ, સુંદર નેત્ર, ભ્રુકુટી નાસિકા અને સુંદર કેશયુક્ત તમારું આ કોમળ અને દિનમુખ જોઈને મારું હૃદય ફાટી કેમ જતું નથી? હા બેટા, તમે મારા અંગ પ્રત્યાંગથી ઉત્પન્ન તથા મન અને હૃદયને આનંદ આપનારા હતા, પરંતુ મારા જેવા દુષ્ટ પિતાએ તમને એક સાધારણ વસ્તુની જેમ વેચી દીધો. હાય, દુર્ભાગ્યરૂપી ક્રૂર સર્પે બધી રીતે સાધન અને વૈભવથી પૂર્ણ મારા મહાન રાજ્યનું અપહરણ કરીને હવે મારા પુત્રને પણ મારી નાખ્યો. દેવરૂપી સર્પ દ્વારા ડસેલા પોતાના પુત્રના મુખકમળને જોઈને પણ હું અત્યારે તેના ભયંકર વિષના પ્રભાવથી અંધ બની રહ્યો છું. આંસુ સારતા ગદગદ કંઠે આમ કહીને રાજાએ બાળકને ઉઠાવીને સાતીએ લગાવી દીધો અને મૂર્છાથી જમીન પર પડી ગયા. એ સમયે રાણી આ પ્રમાણે બોલી, આ તો તે જ નરશ્રેષ્ઠ લાગે છે, માત્ર અવાજથી જ તેમને ઓળખી શકાય છે। એમાં સહેજ પણ શંકા નથી કે આ વિદ્વાનોના હૃદયરૂપી ચકોરને આહ્લાદિત કરનારા ચંદ્રરૂપી મહારાજ હરિશ્ચંદ્ર જ છે। પરંતુ આ મહારાજ સ્મશાનમાં કઈ રીતે આવી પહોંચ્યા? હવે સેબ્યા પુત્રશોકને ભૂલીને જમીન પર પડેલા પતિને જોવા લાગી। પતિ અને પુત્ર બંનેની ચિંતામાં પીડિત વિસ્મિત અને દિન બનેલી રાણી જ્યારે પતિની દશાનું નિરીક્ષણ કરી રહી હતી તે સમયે તેની દ્રષ્ટિ પોતાના સ્વામીના દંડ પર પડી। તે બહુ જ ઘૃણિત અને ચાંડાળને ધારણ કરવા યોગ્ય હતો। તે જોઈને રાણી બેહોશ થઈ ગઈ। પછી ધીરે ધીરે જ્યારે હોશ આવ્યા ત્યારે ગદગદ વાણીમાં કહેવા લાગી, ઓ દેવ, તે દેવતા જેવા તેજસ્વી આ મહારાજને ચાંડાળની દશાએ પહોંચાડી દીધા। તે એના રાજ્યનો નાશ, શ્રુદનો ત્યાગ અને સ્ત્રી પુત્રનો વિક્રય કરવાને કરાવીને પણ એમને ન છોડ્યા। છેવટે તેમને રાજામાંથી ચાંડાળ બનાવી દીધા। હા રાજન, આજે હું આપની પાસે છત્ર, ઝારી, ચામર અને વીંજણો કશું જ જોતી નથી। આ વિધાતાનો કેવો વિપરીત ભાવ છે! પૂર્વે જેમની આગળ આગળ ચાલવાથી કેટલાય રાજાઓ સેવકની જેમ પોતાની ચાદરોથી ધરતી દ્વાળતા હતા, તે જ મહારાજ આજે દુઃખથી પીડિત થઈને આ અપવિત્ર સ્મશાન ભૂમિમાં વિચરે છે, જ્યાં ખોપડીઓની વચ્ચે કેટલાય માટીના ઘડા ચારે બાજુ વિખરાયેલા પડ્યા છે, જ્યાં મૃતકોની લાશમાંથી ચરબી ઓગળીને જમીન પર પડી રહી છે, ચિતાની રાખ, અંગારા, બળ્યા વિનાના હાડકા અને મજ્જાની વચ્ચે અહીંની ભયંકરતા બહુ જ બિહામણી થઈ રહી છે। અહીંના ગીધ અને શિયાળવાના ભયંકર અવાજો સાંભળીને નાના નાના પક્ષીઓ ભાગી ગયા છે। ચિતાના ધુમાડાથી બધી દિશાઓ કાળી દેખાય છે। આમ કહીને મહારાણી સેબ્યા મહારાજ હરિશ્ચંદ્રના ગળે વળગીને અને કષ્ટ અને સેંકડો પ્રકારના શોકથી આક્રાંત થઈને આર્તવાણીમાં વિલાપ કરવા લાગી, રાજન, આ સ્વપ્ન છે કે સત્ય? મહાભાગ, આપ આને જેવું સમજતા હો તે જણાવો, મારું મન અચેત થઈ રહ્યું છે। રાણીની આ વાત સાંભળીને મહારાજ હરિશ્ચંદ્ર ઊંડો શ્વાસ લીધો અને ગદગદ વાણીમાં પોતાને ચાંડાળત્વ પ્રાપ્ત થયાની સંપૂર્ણ કથા કહી સંભળાવી। તે સાંભળીને રાણીને બહુ દુઃખ થયું અને પછી ઊંડો શ્વાસ લઈને ઘણીવાર રડ્યા પછી પોતાના પુત્રના મૃત્યુનું યથાર્થ ઘટનાનું વર્ણન કર્યું। પુત્રના મૃત્યુની વાત સાંભળીને રાજા ફરી પૃથ્વી પર પટકાઈ ગયા અને વિલાપ કરીને બોલ્યા, પ્રિય, હવે હું વધારે સમય સુધી જીવિત રહીને ક્લેશ ભોગવવા ઈચ્છતો નથી, પરંતુ મારું દુર્ભાગ્ય તો જુઓ, મારો આત્મા જ મારે આધીન નથી। તમે મારા અપરાધોને ક્ષમા કરજો। હું આજ્ઞા આપું છું, તમે બ્રાહ્મણને ઘેર ચાલી જાઓ। શુભે, હું રાજપત્ની છું, આવા અભિમાનથી તે બ્રાહ્મણનું કદી અપમાન કરશો નહીં। બધી પ્રકારે યત્નપૂર્વક તેને સંતુષ્ટ રાખજો, કેમ કે સ્વામી દેવતુલ્ય હોય છે। રાણી બોલી, રાજર્ષે, મારાથી પણ હવે આ સંકટ સહી શકાતું નથી, તેથી આપની સાથે હું પણ ચિતાના અગ્નિમાં પ્રવેશ કરીશ। આ સાંભળીને રાજાએ કહ્યું, પતિવ્રતે, જેવી તમારી ઈચ્છા હોય તેમ કરો। ત્યાર પછી રાજાએ ચિતા બનાવીને તેની ઉપર પોતાના પુત્રને મૂક્યો અને પોતાની પત્ની સાથે હાથ જોડીને પરમાત્મા નારાયણ શ્રી હરિનું સ્મરણ કર્યું, જે હૃદયરૂપી ગુફામાં વિરાજમાન છે, તથા જેમનું વાસુદેવ, સુરેશ્વર વગેરે અંતરહિત બ્રહ્મ, કૃષ્ણ, પિતાંબર વગેરે શુભ નામો વડે ચિંતન કરવામાં આવે છે। તેમના પ્રમાણે ભગવત સ્મરણ કરવાથી ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ ધર્મને આગળ કરીને તરત ત્યાં આવ્યા અને આ પ્રમાણે બોલ્યા, રાજન, અમારી વાત સાંભળો, તમારા સ્મરણ કરવાથી સંપૂર્ણ દેવતા અહીં ઉપસ્થિત થયા છે। આ સાક્ષાત પિતામહ બ્રહ્માજી છે અને આ સ્વયં ભગવાન ધર્મ છે। આ સિવાય સાધ્યો, વિશ્વદેવ, મરુદગણ અને લોકપાલ પણ પધાર્યા છે, નાગ, સિદ્ધ, ગંધર્વ, રુદ્ર, અશ્વિની કુમાર તથા બીજા પણ અનેક દેવતા અહીં ઉપસ્થિત થયા છે, સાથે સાથે બાબા વિશ્વામિત્ર પણ છે। ત્યાર પછી ધર્મ બોલ્યા, રાજન, પ્રાણ ત્યાગવાનું સાહસ ન કરો, હું સાક્ષાત ધર્મ તમારી પાસે આવ્યો છું, તમે પોતાના ક્ષમા, ઇન્દ્રિય સંયમ તથા સત્ય વગેરે ગુણો દ્વારા મને સંતુષ્ટ કર્યો છે। ઇન્દ્ર બોલ્યા, મહાભાગ હરિશ્ચંદ્ર, હું ઇન્દ્ર તમારી પાસે આવ્યો છું, તમે સ્ત્રી પુત્ર સહિત સનાતન લોક પર અધિકાર પ્રાપ્ત કર્યો છે। રાજન, પત્ની અને પુત્રની સાથે સ્વર્ગલોકમાં ચાલો, જેને તમે પોતાના શુભ કર્મોથી પ્રાપ્ત કર્યો છે, તથા જે બીજા મનુષ્ય માટે અત્યંત દુર્લભ છે. ત્યાર પછી ઇન્દ્રે ચિતા પર આકાશમાંથી અમૃત વૃષ્ટિ કરી, જે અકાળ મૃત્યુનું નિવારણ કરનારી છે. પછી પુષ્પવૃષ્ટિ પણ થવા લાગી. દેવતાઓના વાજિંત્રો જોર જોરથી વાગવા લાગ્યા. આ પ્રમાણે ત્યાં એકત્રિત થયેલા દેવતાઓના સમાજમાં મહાત્મા રાજાનો પુત્ર રોહિતાશ્વ ચિતા પરથી જીવિત થઈ ગયો. તે બહુ પ્રસન્ન હતો. મહારાજ હરિશ્ચંદ્રે પોતાના પુત્રને તરત છાતીએ લગાવી દીધો. તેઓ સ્ત્રી સહિત પૂર્વવત તેજ અને સૌંદર્યથી સંપન્ન થઈ ગયા. તેમના શરીર પર દિવ્ય હાર અને વસ્ત્રો શોભાયમાન થવા લાગ્યા. રાજા સ્વસ્થ અને પૂર્ણ મનોરથ થઈને પરમ આનંદમાં નિમગ્ન થઈ ગયા. તે સમયે ઇન્દ્રે ફરી તેમને કહ્યું, મહાભાગ, સ્ત્રી અને પુત્ર સહિત તમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે, તેથી પોતાના શુભ કર્મના ફળ ભોગવવા માટે દિવ્યલોકમાં ચાલો. હરિશ્ચંદ્રે કહ્યું, દેવરાજ, હું મારા સ્વામી ચાંડાળની આજ્ઞા લીધા વિના તથા તેના ઋણથી મુક્ત થયા વિના દેવલોકમાં આવી શકીશ નહીં. દેવરાજાનું અનુજ્ઞાત સ્વામીના સ્વપચેન વે અગત્વા નિષ્કૃતિમ તસ્ય નારોક્ષે અહમ સુરાલયમ. અધ્યાય 8:248 શ્લોક. ધર્મ બોલ્યા, રાજન, તમારા ભાવિ સંકટને જાણીને મેં જ માયા દ્વારા પોતાને ચાંડાળ રૂપે પ્રગટ કર્યો છે તથા ચાંડાળત્વનું પ્રદર્શન કર્યું હતું. ઇન્દ્રે કહ્યું, હરિશ્ચંદ્ર, પૃથ્વી પરના સમસ્ત મનુષ્ય જે પરમાત્માને માટે પ્રાર્થના કરે છે તેવા માત્ર પુણ્યશાળી મનુષ્યોને પ્રાપ્ત થનારા તે ધામમાં ચાલો. હરિશ્ચંદ્ર બોલ્યા, દેવરાજ, આપને નમસ્કાર છે. મારી આ વાત સાંભળો. આપ મારા પર પ્રસન્ન છો તેથી હું વિનયપૂર્વક આપની સમક્ષ નિવેદન કરું છું. અયોધ્યાની સંપૂર્ણ પ્રજા મારા વિરહ શોકમાં દુઃખી છે. આજે તેમને છોડીને હું દિવ્યલોકમાં કઈ રીતે આવું? બ્રાહ્મણની હત્યા, ગુરુની હત્યા, ગાયોનો વધ અને સ્ત્રીઓનો વધ, આ બધા જેવો જ ભક્તોનો ત્યાગ કરવાનું મહાન પાપ છે, જે દોષ રહિત અને ત્યાગને અયોગ્ય ભક્તને ત્યાગી દે છે. તેને આ લોક કે પરલોકમાં ક્યાંય પણ સુખ પ્રાપ્ત થતું નથી. તેથી ઇન્દ્ર, તમે સ્વર્ગમાં ચાલ્યા જાઓ. સુરેશ્વર, જો અયોધ્યાવાસી પ્રજા મારી સાથે સ્વર્ગમાં આવી શકે ત્યારે હું પણ આવીશ, અન્યથા તેમની સાથે નરકમાં જવું પણ મને સ્વીકાર્ય છે. ઇન્દ્રે કહ્યું, રાજન, એ બધા લોકોના વિવિધ પ્રકારના અલગ અલગ પુણ્ય અને પાપ છે, પછી તેમ સ્વર્ગને બધા માટે ઉપલબ્ધ કઈ રીતે કરાવી શકો? પછી તમે સ્વર્ગને બધા માટે ઉપલબ્ધ કઈ રીતે કરાવી શકશો? હરિશ્ચંદ્ર બોલ્યા, ઇન્દ્ર, રાજા પોતાના કુટુંબીઓના પ્રભાવથી જ રાજ્ય ભોગવે છે. પ્રજા પણ રાજાઓનો પરિવાર જ છે. તેમના સહયોગથી જ રાજા મોટા મોટા યજ્ઞો કરે છે, તળાવો ખોદાવે છે અને બગીચાઓ વગેરે બનાવડાવે છે. આ બધું મેં અયોધ્યાવાસીના પ્રભાવથી કર્યું છે, તેથી સ્વર્ગના લોભમાં પડીને હું મારા ઉપકારીઓનો ત્યાગ કરી શકતો નથી. દેવેશ, જો મેં કાંઈ પુણ્ય પણ કર્યું હોય, દાન, યજ્ઞ અથવા જપનું અનુષ્ઠાન મારા દ્વારા થયું હોય, તો તે બધાનું ફળ બધાની સાથે જ મને મળે, તેમાં તેમનો સમાન અધિકાર છે. હરિશ્ચંદ્ર ઉવાચ. દેવરાજ નમસ્તુભ્યમ. આખો સંવાદ સંસ્કૃતમાં શ્લોકો એ નીચે આપેલા છે. દેવરાજ નમસ્તુભ્યમ વાક્યમ ચૈતની બોધ મે પ્રસાદ સુમુખમ યત ત્વામ બ્રવીમી પ્રશ્યાન્વિતઃ મચ્છોકમ મગ્ન મનસઃ કૌશલાનગરે જનાઃ તિષ્ઠંતિ તાન પોહાદ્યા કથમ યાસ્યામ્યહમ દિવમ બ્રહ્મહત્યા ગુરોર્ધાતો ગોવધ સ્ત્રીવધસ્તથા તુલ્યમે ભીર્મહાપાપમ ભક્તત્યાગે અપ્યુદાહ્યતમ ભજંતમ ભક્તમ ત્યાજ્યમ દૃષ્ટમ ત્યજતઃ સુખમ નેહ નામુત્ર પશ્યામી તસ્માચક્ર દિવમ વ્રજ યદિ તે સંહિતાઃ સ્વર્ગાઃ સ્વર્ગમ મયા યાંતિ સુરેશ્વર તતો અહમપી યાસ્યામી નરકમ વાપી તેહી સહ. ઇન્દ્ર ઉવાચ. બહુની પુણ્ય પાપાની તેષાં ભિન્નાની વે પૃથક કથમ સધ્યાત ભોગ્યમ ત્વમ ભૂય ભૂયઃ સ્વર્ગમ વાપ્ય શશી. હરિશ્ચંદ્ર ઉવાચ. શક્રભુંકતે નૃપો રાજ્યમ પ્રભા વેણ કુટુંબી નામ યજતે ચ મહાયજ્ઞે કર્મ પૌત્રમ કરોતી ચ તચ્ચ તેષાં પ્રભાવેણ મયા સર્વમ અનુષ્ઠિતમ ઉપકૃતન ન સન્ય સનત્યક્ષે તાનહં સ્વર્ગલિપ્સયા તસ્માદયન્મમ દેવેશ કિંચિદસ્તિ સુચેષ્ટિતમ દત્તમી દત્તમ ઇષ્ટમથો ઇષ્ટમથો જપ્તમ સામાન્યમ તેસ્તદસ્તુ નઃ. અધ્યાય 8નો શ્લોક સંખ્યા 251-259. એવું જ થશે આમ કહીને ત્રિભુવનપતિ ઇન્દ્ર ધર્મ અને ગાંધીનંદન વિશ્વામિત્ર મનમાં બહુ જ પ્રસન્ન થયા. લોકો પર અનુગ્રહ કરનારા દેવેન્દ્રએ સ્વર્ગલોકથી પૃથ્વી સુધી કરોડો વિમાનોની લાઇનો કરી દીધી. પછી ચારેય વર્ણો અને આશ્રમોથી યુક્ત અયોધ્યા નગરમાં પ્રવેશ કરીને રાજા હરિશ્ચંદ્રની સામે જ દેવરાજ ઇન્દ્રે કહ્યું, પ્રજાજનો, તમે બધા લોકો શીઘ્ર આવો. ધર્મના આચરણથી તમને બધા લોકોને અત્યંત દુર્લભ સ્વર્ગલોક પ્રાપ્ત થયો છે. ઇન્દ્રની આ વાત સાંભળીને મહારાજ હરિશ્ચંદ્રની પ્રસન્નતા માટે મહાતપસ્વી વિશ્વામિત્રે રાજકુમાર રોહિતાશ્વને પરમ રમણીય અયોધ્યાપુરીમાં લાવીને ત્યાં રાજ્ય સિંહાસન પર અભિષિક્ત કરી દીધા. દેવતાઓ મુનિઓ અને સિદ્ધોની સાથે રોહિતાશ્વનો રાજ્યાભિષેક કરીને રાજા સહિત બધા બંધુ બાંધવ પ્રસન્ન થયા. ત્યાર પછી ત્યાંના બધા લોકો પોતાના પુત્ર સેવકો અને સ્ત્રીઓ સહિત સ્વર્ગલોકમાં ગયા. વિમાનો સહિત આવું અનુપમ ઐશ્વર્ય પામીને મહારાજ હરિશ્ચંદ્ર બહુ પ્રસન્ન થયા. સ્વર્ગમાં નગરના આકારના સુંદર વિમાનોમાં મહારાજ હરિશ્ચંદ્ર વિરાજમાન થયા. તેમની આ સમૃદ્ધિ જોઈને સર્વશાસ્ત્રોના જ્ઞાતા દૈત્યાચાર્ય મહાભાગ શુક્રે આ પ્રમાણે તેમનું યશોગાન કર્યું. અહો, ક્ષમાનું કેવું મહાત્મય છે, દાનનું કેવું મહાન ફળ છે, જેનાથી હરિશ્ચંદ્ર અમરાપુરીમાં આવ્યા અને ઇન્દ્રપદને પ્રાપ્ત થયા. પક્ષીઓએ કહ્યું, જૈમિનીજી, રાજા હરિશ્ચંદ્રનું આ સંપૂર્ણ ચરિત્ર અમે આપની સમક્ષ વર્ણન કર્યું. દુઃખગ્રસ્ત મનુષ્ય હરિશ્ચંદ્ર ચરિત્રનું શ્રવણ કરે છે તે મહાન સુખી થાય છે. આના શ્રવણથી પુત્રાર્થીઓને પુત્ર, સુખાર્થીઓને સુખ, સ્ત્રીની ઈચ્છાવાળાઓને સ્ત્રી અને રાજ્યની કામનાવાળાને રાજ્યની પ્રાપ્તિ થાય છે. તેનો યુદ્ધમાં વિજય થાય છે અને તેની કદી અધોગતિ થતી નથી. અધ્યાય 4 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.